પણ આમ રહ્યો તો મહિના થી દોઢ મહિના થી બે મહિના રહ્યો બે મહિના ઉપર તાપ જ દઈ લાગતો સમજાય હાથે જ ગયા એવું કરે તારે રસિકભાઈ ત્યાં ગયેલો હું આપણા નાના રસિકભાઈ ત્યાં ગયેલો મેં ભરેલો છે તેને નિર્દોષ કેમ કયો આ સંસાર જ્ઞાન અને અજ્ઞાન થી ભરેલો છે તો પછી એને નિર્દોષ કેમ કયો નિર્દોષ જ્ઞાન થી નિર્દોષ લાગે અજ્ઞાન થી દોષિત લાગે જ્ઞાન થી નિર્દોષ લાગે અજ્ઞાન થી દોષિત લાગે તકલીફ અનુભવની સમજમાં કોશિશ કરીને થોડું તો ધૂન આવે પરંતુ આજે નિત્ય છે અનુભવ તો ભાઈ અનુભવ તો મેં આખું દસ સાલ માં કરી દઈ ગયા ત્યાં સુધી અનુભવ કર્યા પછી ત્યાં સુધી વાત રહેના પડેગા બીજા કોઈ જાદા રહેના પડેગા ત્યાં લેતો હરકત નહીં ને પરમાનન્ટ હું મેં અમર હું મેં મરને વાળા નહીં બધા આપ ભી સમજ જાય પરમાનન્ટ એક્સપિરિયન્સ હોય જાય જો ટેમ્પરરી કી માફત હોતા હૈ જો કુછ વો ટેમ્પરરી હોતા હૈ તો માઇન્ડ ઇઝ ટેમ્પરરી એન્ડ ફિઝિકલ કમ્પ્લીટ ફિઝિકલ એમની મુશ્કેલી એ છે આ પ્રકારે મન વારંવાર પોતાની જાતને કયા કરે છે પરમનન્ટ છું તો એ પરમનન્ટ ન હોવા છતાંય એવી જાતનું માનવા માંડી જાય એ જાતનો જેને કહેવાય કે મેસમરિઝમ કે ઓટોમિઝમ કે ફિક્સેશન ઓટોસજેશન એ બધી જે વસ્તુઓ છે એમાંનો જ એક વિષય છે એનાથી અલગ કઈ જાતનું છે એ હજુ નિશ્ચિત ખબર પડશે આ એમને પ્રશ્ન હું એ છે આજે હું પરમાનન્ટ છું, પરમાનન્ટ છું એવું જો મન પરમાનન્ટ હું કેસે બોલ સકતા હૈ ટેમ્પરરી કોઈ ચીજ અભી તો જો આપ બોલતા હૈ આય વો આય ટેમ્પરરી હૈ દાદા એમાં એમ કે છે કે જે મને ઓટો સજેશન આપે છે ને ઓટો સજેશન કે તું પરમેન્ટ છું તું પરમેન્ટ છું તું પરમેન્ટ છું એટલે પછી પરમેન્ટ જ કે હું પરમેન્ટ છું એવું એવું કહેવાની મતલબ મુખ્ય પેલું વાત છે કે આ રીતે હું પરમાન છું પરમાન સાયકોલોજી કરી થાય મેથમેટિઝમ કરી થાય હિપ્નોટિઝમ પણ કે એ અને આ જે હું ખરેખર જે નીચે છું એનો અનુભવ નિત્ય ને આત્મા આપી દેવું ને અનિત્ય ને આત્મા આપી દેવું એમાં જ એમની મુશ્કેલી છે. એવી રીતે બીજા કોઈના કહેવાથી મેં સ્વીકાર્યું છે એવું માનવું એ બુદ્ધિશાળી લોકો ને પસંદ હોતું નથી. અને એમાં જ હિપ્નોટિઝમ ને મેથમેટિઝમ ની બીજા કોઈના કહેવાથી આવું જુદું માનવું એ બુદ્ધિશાળીઓ ને પસંદ નથી. એ બધું હિપ્નોટિઝમ કે મેથમેટિઝમ એના જેવું જ થાય એમ. એટલે બીજા કોઈ કે તમે જુદા છો પરમાનન્ટ છો એવું બીજા કોઈ કે એના હિપ્નોટિઝમ ને બીજા કહેવાનું આપણે સાંભળવાનું જ નહીં. તમે જુદા છો એ શબ્દ આપણે સાંભળવાની જરૂર જ નહીં. તમે જુદા છો એ હિપ્નોટિઝમ કહેવાની જરૂર નહીં. દાદા સાધારણ રીતે આ પ્રકારના પ્રભાવમાં કોઈના કહેવાથી આવે છે એ બધામાં સમજ ઓછી હોય છે અને ભોળાપણ હોય છે એટલા માટે બીજા કોઈ વ્યક્તિના કહેવામાં આવી જાય છે એવી રીતે બધા સાયન્ટિસ્ટો નોર્મલી માનતા હોય છે. હવે એ ડિફિકલ્ટી માંથી બહાર કેવી રીતે નીકળવું? દેટ ઇઝ મેઇન પ્રોબ્લેમ. આવું જે છે ને એનું મેઇન મુખ્ય કહેવાનું એટલું છે કે આ રીતે જે કહેવામાં આવે છે ને કે તમે જુદા છો કે તમે પરમાનન્ટ છો કે આ જે રીતે સામેથી આપણે બીજી વ્યક્તિ કોઈ કહે અને પછી પોતે એ રીતના કહેતો થઈ જાય કે અનુભવ તો થાય તો કે આ સાયન્ટિફિક વસ્તુ નથી કરી છે એ પોતે. આ તો ખાલી અત્યારે વાતો જ કરું છું એવું અમારે કહીએ જ નહીં. અમે તમને એવું કહીએ નહીં. ખોટું કહેવાનો અર્થ છે તમને પોતાને ધ્યાન લાગવું છે ના છૂટું છે એવું લાગે અનુભવ મારો એ પહેલા બી સાયકોલોજી ચાલે કે છે કે આ દાદા કે છે એના પછી માની લેવાની વાત નથી. એ તો તમને પોતાને અનુભવમાં આવે હિન્દી માં વાત કરશો એટલે કે એમને બધું વધારે સારા હિન્દી માં જ વાત કરો આપે છે. આપ હિન્દી માં ફ્રેમ કરો આપના પ્રશ્ન ઓર હિન્દી માં રજૂઆત કરો. પ્રશ્ન હૈ આગે નહીં વો કહેતે પ્રશ્ન આગે નહીં હૈ બસ બીજો આગળ પ્રશ્ન જ નથી આગે કોઈ પ્રશ્ન નહીં હૈ. ટેમ્પરરી વર્લ્ડ કિસને બનાયા? કોઈ પાવર ટેમ્પરરી પરમાનન્ટ અનુભવ નહીં હૈ. The world is the puzzle itself. The world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. Does God has any form? ભગવાન ને કોઈ ફોર્મ છે? ના કાઢ ભગવાન કોઈ ફોર્મ આકાર છે? હા, નિરાકારી આકાર છે એનો. એનો આકાર નિરાકારી આકાર છે. નિરાકારી આકાર ફોર્મલેસ ફોર્મ. એટલે સ્વરસ નહીં, સત્યગુણી નહીં, નિરાકારી આકાર છે. પણ એના આકાર છે, નિરાકારી આકાર. મનુષ્ય કી બોડી હે, મનુષ્ય કી બોડી હે, ખાલી આકાર હે, ડિઝાઇન હે. ભગવાન નિરાકાર ઇતને હે. ભગવાન છે પોતે નિરાકારી, પણ એ આ રીતે કે છે આકાર લે છે ને? નહીં, આકાર કેટલા લઈ શકતા હે? પરમાનન્ટ કોઈ વાત પરમાનન્ટ થી ટેમ્પરરી હો સકતી નહીં. ભગવાન ઇ પરમાનન્ટ છે, ઓર ટેમ્પરરી હો સકતી નહીં. આપણે રૂપ લેતા નહીં ગોડ પરમાત્મા. પોતાની જે શક્તિ છે એ આ બધા આકાર ને થ્રુ બહાર પાડે છે. નહીં નહીં, કોઈ એ બોડી પર ભણવા કે જુદા હે, આ તું જુદા હે, તો બોડી હાઉ ડઝ બોડી અરાઇઝ? બે વસ્તુ સાથે રહેવાથી, બે વસ્તુ એમ કે સાથ સાથ રહે, તો આપણા ગુણધર્મ તોડતા નહીં, ઉત્તા ગુણધર્મ એ તોડતા નહીં, જીત્યા ગુણધર્મ એ તોડતા નહીં. આ થયું ને, એટલે દૂસરા ગુણધર્મ ઉત્પન્ન હોતા સાપ હોય, દૂસરા ગુણધર્મ ઉત્પન્ન હોતા હે. ભગવાન માંથી જ ઉત્પન્ન થાય છે. ભગવાન ભગવાન ચેતન શબ્દ હે, તત્વ હે, ચેતન તત્વ અરૂપી હે, ચેતન હે. ચેતન જેટલી લાગણી, આનંદ, જ્ઞાન હોતા હે, લાગણી નહી, આનંદ નહી, જ્ઞાન નહી. દૂસરા તત્વ હે રૂપી તત્વ, તે વર્લ્ડ માં જો દેખાતા હે, પાંચ ઇન્દ્રિય સે અનુભવ માં આતા હે, વો મન સે અનુભવ માં આતા હે, બધા સબ રૂપી એક હી તત્વ હે, એક જ તત્વ હે. કોઈ રૂપી તત્વ ભી પરમાનન્ટ હે, અરૂપી ભી પરમાનન્ટ. અનાદિત હે, અનાદિત રહેગા. તીસરા તત્વ હે કે જો ચેતન તત્વ હે, ઓર જો પરમાણુ તત્વ હે, પરમાણુ દૂસરા રૂપી જે જો પરમાણુ બોલા જાતા હે, જિસમે वो साइंटिस्ट तो अणु तक गया है, परमाणु नहीं जा सकता है, कि परमाणु का एड होता नहीं, विभाजन होता नहीं परमाणु का, अणु का विभाजन कर सकता है क्योंकि परमाणु का जत्था है अणु। ले एक ये अणु तत्व है वो सेटेकल है और चेतन तत्व इटर्नल है, मगर दोनों में आने जाने की शक्ति नहीं है। तीसरा तीसरा तत्व मूवमेंट शक्ति है, गति सहायक तत्व, ચોથા તત્વ જો મુમેન્ટ જ કરે છે તો મુમેન્ટ થયા કરશે, તો હેલ્પ નહીં કરે માટે સ્થિર અને સ્થિર કરનારું તત્વ, સ્થિતિ કરનારું એ ચાર તત્વ, પાંચમા તત્વ આકાશ, આકાશ અને છઠ્ઠા કાળ, એ છ તત્વો ઇટરનલ, દેર આર સિક્સ ઇટરનલ ઇન ધીસ બ્રહ્માંડ, નોટ સેવન નોટ ફાઈવ. આ પછી આ ઉપર કેવી રીતે થાય છે? આ જો ઉત્પન્ન હોતા હૈ તો વિના કી ચીજ હોતી હૈ, ઇતન કી ઉત્પન્ન નહીં હોતા હૈ ઓર વિના કી હોતા હૈ, જો ઉત્પન્ન હોતા હૈ વો તો વિના કી ચીજ હૈ, હૈ ના? આપકો લગતા હૈ ઉત્પન્ન હોતા હૈ વિના કે? ઇટરનલ, ઇટરનલ હી હૈ, ઉત્પન્ન હોતા હી હૈ, કોઈ ઓરિજિન નહીં હોતા હૈ. 6 નંબર જો બુદ્ધિ નો પ્રશ્ન છે, બુદ્ધિ લિમિટેડ છે, એનો પ્રશ્ન હંમેશા લિમિટ હોય, એટલે હાથ નહીં કેમ અને પાંચ કેમ નહીં, તો બુદ્ધિ નો પ્રશ્ન છે. જયારે બુદ્ધિ બાજી કરતો ત્યારે તમને એમ લાગશે આ તો કરેક્ટ જ હતું, આ તો બુદ્ધિ ઇમોશનલ કરે, શું કરે છે? બુદ્ધિ નો જે તકલીફ છે બુદ્ધિ ની છે, બુદ્ધિ થી એમ લાગે છે કે એક હોય તો સમજી શકાય, શૂન્ય હોય તો સમજી શકાય, પણ છ પાંચ સાત એ સમજી શકાય. બુદ્ધિ ની તકલીફ છે, એક હોય તો સમજી શકાય કે શૂન્ય હોય તો સમજી શકાય, પણ ચાર પાંચ છ સાત એ નથી સમજી શકાતું. નહીં એ સમજી લેવાય, એ તો આસ્તે આસ્તે એક કલાકમાં તો તમે સમજી ના શકો, એનો માટે ટાઈમ છે, શું કરું? કારણ કે મારામાં બુદ્ધિ બિલકુલ નહીં, એટલે આ બધું હું જોઈ શકું છું. જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી દેખાશે નહીં, મારા ધ્યાન પર બુદ્ધિ નથી. એ કહે છે કે બુદ્ધિ એ તમારો રોગ છે. હા, એ જ રોગ, એ જ રોગ ને એના સંસ્થાની ડિફિકલ્ટી છે, એ ધ્યાન પર બુદ્ધિ મેળવ નહીં. આપી તો કેટલી બુદ્ધિ એ પડ ગયા, એ પડ ગયા, એ પડ ગયા, બુદ્ધિ ખાલી ખાલી કેવી રીતે કરવું? મગજને ખાલી કેવી રીતે કરવું? એ મગજ બુદ્ધિ મગજને ખાલી કેવી રીતે કરવું? એ બુદ્ધિ બુદ્ધિ કાઢી કેવી રીતે એમ કે છે? એકદમ લાઈટ હો ગયા તો સબ કેપિટલ બંડલ સબ ખરાબ હો ગઈ, સમજે ને? પણ બુદ્ધિ કંડલ કંડલ પાવર થી અને અંદર લાઈટ હો ગયા, એસે હો ગયા, હમણાં નહીં જલાયા પેટાયા નહીં, એસે હો ગયા. એ મેં પોતા માટે પૂછે છે કે અમારે બુદ્ધિ કઈ રીતે ખાલી કરવી? હું તો કેતા આપને કુછ દર્દ હોતા હૈ, દર્દ હોતા હૈ ને, તો આપણે ખુદ સે દવા નહીં કરના ચીએ, ઓર જો ડાક્ટર હૈ ઇસકા એક્સપર્ટ હૈ ઇસકી પાસ જાના ચીએ. કેસા લગતા હૈ કુછ? કેસા ઉસમે ભી ડાક્ટર કે પાસ જાના હોતા હૈ, સમજે ને? અબ જમના હૈ ને, તો હમારે પાસ આઓ તો તમારે સર બુદ્ધિ બુદ્ધિ ખરાબ કરશે, પર ફિર ઇમોશનલ ભી રહેગા, જહાં તક બુદ્ધિ હૈ વહાં તક ઇમોશનલ હૈ, અને ટ્રેન ટ્રેન ઇમોશનલ માં ચલતી હૈ, અને માણસ ઇમોશનલ ચાલતા હૈ, और ट्रेन इमोशनल था तो क्या होता है, ट्रेन इमोशनल करे तो क्या होता है, और ट्रेन इमोशनल हो जा रहे तो क्या होता है। एक नहीं ट्रेन इमोशनल होता है तो क्या होता है, पैसेंजर सब जा रहे समझे ना, और मनुष्य इमोशनल होता है तो क्या होता है, कैसे किधर है, और बहुत जीव मंदिर मर जाता है अंदर, छोटे बारीक की बहुत जीव मर जाता है जब क्रोध होता है, इमोशनल होने ये सब तो होता है अपने आप को, लेकिन ये सब जो होता है वो सब अपने आप होता है ना, अपने आप ही होता है ना, इमोशनल था या बधु, तो उसमें बॉडी का क्या दोष, उसमें बॉडी का क्या दोष, बॉडी का कोई दोष नहीं, बॉडी का कोई दोष, इमोशनल होता है इसका ही दोष है, कोई इमोशनल होता है उसको दोष माने नहीं, દોષ કેમ આપી શકાય, ઇમોશનલ જે થાય છે એને દોષ કેમ કરી શકાય, એને તેને સમજ દોષ આપી શકાય, ઇમોશનલ ફળ આપે છે, બીજા કોઈને ફળ આપવાની જરૂર નથી, કોઈ પણ પ્રશ્ન પૂછો તમારા ભેજામાં આવે એ બધા કારણ કે આ લિમિટેશન વાળી વસ્તુ નથી, અનલિમિટેડ છે, ક્રોધ આવે છે પછી એનું પરિણામ રિઝલ્ટ આવે એનું એ બધું આ તો સાયકલ ચાલ્યા જ કરે ને, આ તો નેચરલ છે ને, નેચરલ હોય તો દુઃખ નહીં હોના છે, થોડા દુઃખ નહીં હોતા બોલા જતા હે દુઃખ હૈ, બચ્ચા જબ રોતા હૈ ક્રોધ આતા હૈ ઉસકો નહીં માલૂમ હોતા હૈ મેરે દુઃખ હોતા હૈ, જસ્ટ ઇફ નાના બાળક ને દુઃખ જ થાય, દુઃખ થાય ત્યાં રડે અને સુખ થાય ત્યાં હશે, એના લક્ષણ બુદ્ધિ ની જરૂર નથી, નાનું બાળક દુઃખ ને સુખ ને સમજી જાય, દુઃખ પડે રડવા મારે, સુખ પડે એટલે મોટા માણસ છે કે છોકરા વધારે સમજે દુઃખ રહે છે, મોટા માણસ બીજી જાતના દુઃખ હોય છે માનસિક ખાલી, ભય લાગતા હોય કોઈ કદાચ કોઈ કદાચ ભય લાગતા હોય કભી કભી હોતા તો શોખ હતા શોખ હૈ શોખ ક્રોધ કરના શોખ નથી કરતા હોય ક્રોધ પસંદ આવતા ક્રોધ કરતા ના નથી પસંદ આવતા ના એ કિસ્સે પસંદ નહીં હૈ ક્રોધ કોણ કરતા હૈ और किसको पसंद नहीं है अपनी दो चीजें एक क्रोध करता है और दूसरी चीज है कि जिसको ये पसंद नहीं है क्रोध करता है कौन क्रोध में क्या लगा है मतलब पसंद किसको नहीं है आपने कहा कि पसंद नहीं होता है से किसको पसंद नहीं होता है, किसको पसंद नहीं होता, किसी को तो पसंद नहीं होता, मन मन ने पसंद नहीं आते, મન ફિઝિકલ, ફિઝિકલ ક્યાં સમજે અત્યારે બધા કમ્પ્લીટ ફિઝિકલ માઇન્ડ પ્રશ્ન હતો તમારે બીજી પ્રશ્નો છે ને આખી જિંદગી લગાતા હૈ તો એક્ટિવ નહીં હોતા હૈ અને ઇધર 10 સાલ મેં બોલતા હું એસા યે હમકો લગતા હૈ કે 10 સાલ ઇસકે લિયે જ્યાદા નહીં હૈ અને યે ઇતની વેલ્યુએબલ કિંમતી કિંમતી ચીજ હૈ કે જિસકે લિયે 10 સાલ લગાના કોઈ જ્યાદા બડી બાત નહીં પરંતુ સાથ સાથ મેં એસા ભી હોતા હૈ કે આજ ક્યો નહીં દસ સાલ ભી હોયગા પર ઇસે નહીં કરતા તો 40 સાલ ભી હોયગા और आपको चाहता है तो आज आज के दिन हो सकता है जैसी आपकी मर्जी मर्जी तो है मर्जी तो थे जल्दी लेवानी मर्जी थे हाँ तो रविवार को होता है तो आज रविवार को पसार हो गया आज तो रविवार को आओ नेक्स्ट संडे मिल जाएगा તમારે આવો ઉધર હો જાયગા ફિર તુમકો ક્યાં તકલીફ હૈ તો ક્યાં લેગા નહીં આપી પાસે આપ સમજાય પર દૂસરે દિન અનુભવ હો જાયગા એ સબકો અનુભવ હુઆ હૈ ફિર ક્યાં તકલીફ હૈ ઇસમે પૈસા દેને કા નહીં લાખ રૂપિયા કા ચેક દેના કો તો જબ મન મેં એસા હોતા હૈ કે લાખ રૂપિયા સાલા ચલા જાયગા ક્યાં કરેગા યહી તેહી કોઈ બાત નહીં આપકો અપમાન કા ભય લગતા હૈ અપમાન કરે તો ભય લગતા હૈ અચ્છા નહીં લગતા અપમાન કરે અચ્છા નહીં લગતા ભય ભય રહેતા જો ચીજ અચ્છી નહીં લગતી હૈ ભય રહેતા જો ચીજ અચ્છી નહીં લગતી હૈ ચીજ અચ્છી નહીં લગતી ભય રહેતા જો અચ્છા નહીં લગા તો ભય લગેગા और अपना साइंस के लिए अभी बात पूछो कुछ अभी अभी ये बात जाने दो अपना साइंस के लिए आगे बढ़े ऐसी बात पूछो इतना समय से अपना साइंस आता रविवार पसंद आओ तो आप जो શું નામ છે? રમેશભાઈ. રમેશભાઈ રમેશભાઈ આવતા રહી લાગે. તમે કશો દસ ચાલ નહી તો પછી એકદમ જ કરવું છે. એકદમ ભરશો નહીં એમાં. આવીને બેસશો તો નુકસાન થવાનું બહુ નફો છે. પછી જે અત્યારે કામ કરો છો તે બહુ કામ થશે. અત્યારે કામ જ ક્યાં કરો છો? આ તો તમે બીજા વખતે કાઢી લેજો. હજી બહુ કામ કરશે. કઈ જાગૃતિ નથી ને અત્યારે? ક્યાં જાગૃતિ? જાગૃતિ જોઈ નહીં ભાઈ. જાગૃતિ હોય ને? જાગૃતિ ઘરી આ લોકો ને જાગૃતિ પર અનુભૂતિ અનુભવી જબ જાગૃતિ પર જતા હોય તભી અનુભવ હોતા હૈ. અરે પરમાનન્ટલી જાગૃતિ પર જતા હૈ સમજે ને. અભી તો નિંદ માં હે ખોલ લે ઉગાડી આંખ મેં નિંદ હૈ. ઓપન આંખ મેં નિંદ હૈ. આખા વર્લ્ડ ઓપન આંખ મેં નિંદ માં હૈ. એવા કોઈ લગતા આપકો ઓપન આંખ મેં નિંદ માં હૈ? ઉગાડી આંખે આખું જગત ઊંઘે છે એમ દાદા કહે. ઉગાડી આંખે આખું જગત ઊંઘે. જાણું છું એ પ્રમાણે. હવે જાગવું કેવી રીતે? એનો જાગવાની વાત રવિવારે રીત ખોરશે નહી. રીત ખોરશે નહીં. રીત આ કઈ દાખલા નથી ગણતના કે એમાં રીત હોય. હું તમે કહું એટલું તમારે આવીને બેસવાનું. આ બેસવાનું શું નુકસાન છે? હું કહું આ બોલજો શબ્દ. તે એવું નહીં બોલવાનું કે હું સાથે જુદો છું ને ચેપરો ને જેવું તેવું નહીં બોલવાનું. એવું બોલાવું તો બંધ કરી દેજો. શું કરું? સાયકોલોજી સેક ની વાત જ નથી આ. જેની પણ ઓટો સજે છે. અને વખતે એક વખતે મારું કહ્યું તમે બોલો અને બીજા એનો શું લાભ થાય એ તો જોવા. અમે ધીરે તો એક ડામ કઈ છેતરે જવાના છીએ. એક ડામ સંપૂર્ણ છેતરે જઈએ બને એવું? પૂરે પેલા છેતરે જાય એવું ના બને જાય ને? છેતરે એક દાડાપુર તો ધીરે પકડાવું શું હશે? એક દાડાપુર તો તમને માણો એક વાર એટલે હું તમને કહી દઉં. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યુ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યુ પોઈન્ટ, નોટ ધ ફેક્ટ. એ તો તમે ક્રિએટર કહો. અમારે ક્રિએટર થવા તો કુંભાર થાય છે. ભગવાન કુંભાર નથી. ભગવાન ભગવાન જ છે જે મેં જોયો છે આખા જગત માં. જાણતા હું જઈ રહ્યો છું. હે પરમાનંદજી એની દાહોદરા ને પાર. પણ કોઈ ક્રિયા કરવાનો ધર્મ નથી એનામાં. કોઈ ક્રિયા કરવાનો ધર્મ નથી. કોઈ વિચારવાનો ધર્મ નથી. કરવાનો ધર્મ નથી. કોઈ ક્રિયા કરવાનો ધર્મ નથી. એમના ધર્મ નોકા છે. એટલે પછી પેલા ભાઈને મેં કહ્યું એને પેલું ફેંકી દીધું. જગ્રતા ને રોગ જ ચીજ આ એક ફેંકી દીધું. રિલેટ હતો ને બહાર ના રાખી. આ તમારે મને જ્ઞાન આપો ચાલુ ના. હજુ બીજું કઈ હોય તો મને કહો તમારી પાસે. પછી યોગ સાધના કરું. શું કે છે? યોગ સાધના. સર મેં એ તમને જો ઠીક લાગે તો રહેવા દેજો. ના ઠીક લાગે તો અમને મત ઠીક થાય તો કાંઈ આગી દેજો. એ શું છે તમે કઈ આપો? યોગ સાધના જોડેવાની કરો છો અજાણ્યાની? યોગ સાધના જાણેલાની કરો છો અજાણ્યાની કરો છો? આ ફેંકી દીધું ત્યાં બીજો વખતે. આપણને જોડાયેલું શું કઈ સાધના કરું? આ કોની જોડે? મનની યોગ સાધના કરું છું. કાયા ની યોગ સાધના કરું. વાણી ની યોગ સાધના કરું છું. એટલે ભેંસો કરે છે કાયા ની યોગ સાધના. સમજું ને? અને ગાયો કરે છે એની યોગ સાધના થાય. સમજદારી હોય આપણે કીરી ફી ભેટી વાળી સમજણ હોય. કારણ કે આમાં કેવી પડી છે ત્યારે આ ધ્યાન કરું ના તમે તે વળી છૂટતા હોય કરજો, કારણ કે હેબિટ ચેન્જ થઈ ગયો છે. શું થઈ ગયું? જો ના કરે તો બીજા મગજ મગજ થઈ જાય, હેબિટ ચેન્જ થઈ ગયો છે. શું થયું? અને જ્યાં હેબિટેટેડ છે ત્યાં ભગવાન ની વાત જ નથી. હેબિટેટેડ છે કે મને કહે હવે શું થશે, મારે હેબિટ કરવું ના કરું કરજો, હેબિટ હેબિટ છૂટતા હોતી ત્યારે આ હે દાદા ભગવાન હવે આ હેબિટ મત મને છોડાવું ધીમે ધીમે છોડતા રહેશે. હેબિટ ઉભી કરવી ચિંતા ન કરી દઉં, હવે આ છોડવાની છે. હેબિટેટેડ થઈ ગયા છો તે ટાઈમ ના કરે છે ને તો પારો ખસી જાય નહીં. આ વાત મારે કામ લાગે છે થોડી ઘણી, તમને કામ ના લાગે એમ સાવ સર ઘડિયાળ તમે ઘડિયાળ માંગે શું આવે હા એટલે પીડતી એટલે પેલા ખેલે ભગવાન મારે ઉપરી નહીં જોઈએ, મારે ભગવાન મોકલે જાય એ નહીં જોઈએ. હલો ધનાત્મા શું સત્તા છે? હલો મોક્ષ નો માર્ગ, મોક્ષ નો માર્ગ મોક્ષ આપે છે. કોણ આપે છે? મોક્ષ નો માર્ગ મોક્ષ આપે છે. શું આપે છે? મોક્ષ ના માર્ગ પર લઈ કોણ જાય છે? મોક્ષ મગ ના ભૂમિયા કોણ લઈ જાય છે? ભૂમિયા એના આધારે મોક્ષ માર્ગ ચાલે એટલે એ કે છે ને આવી રહે છે મોક્ષ નું. પછી ભગવાન લઈ જાય લઈ જાય તો પછી આપણને શું થાય? મને તરત જ ખ્યાલ આવ્યું કે મને એક જગ્યાએ બેઠા છે મોક્ષ માં, હું નિરાતે બેઠો હોઉં મોક્ષ માં આનંદ માં હોઉં, તાર હોય એમના ઉઠાવાર આવે મને ઉઠે છે બધા તારા મોક્ષ ને આગળ મારી વાઈ પીડા હારું છે ગરીબી પછી થઈશ મજા કરીશ કરીશું. હવે આવે મોક્ષ માં તું ઉઠાવું હો ઉપરી ને ન માનવું, ઉપરી ને ન માનવું એ વાત અહંકાર ની છે. એ અહંકાર ના કહેવાય? હા અહંકાર ને અહંકાર આવું ના શકે મારી બે ની આપડે વ્યાજબી છે એમ પૂછે છે. વ્યાજબી થઈ પડ્યું ને, વ્યાજબી થઈ પડ્યું. આવું ગાડું ગયેલું માન્યું નહીં લોકો ને કોઈ બધું હંબર્ગ હંબર્ગ. એનો અર્થ એ કે કોઈ પણ વસ્તુ તમે એટલી ઇન્ટેન્સલી અપનાવો એટલે એ તમને મોક્ષ લઈ જાય. એ શું કહેવાય? મોક્ષ નો માર્ગ હોય છે, મોક્ષ નો માર્ગ હોય છે. એ મોક્ષ નો માર્ગ જેમ આપણે માર્ગ પર ચાલીએ ત્યારે આપણને બધી ત્યાંની હવા, ત્યાંની હવા કેવી આવે, ત્યાં આગળ કેવું કેવું ચીજો હોય છે, ઓર્નામેન્ટ કેવા કેવા હોય છે, એ બધું ત્યાં હોય છે અને સાધન હોય છે. તો અને બીજા આ મોક્ષ નો માર્ગ ઓર્નામેન્ટલ રોડ નથી. કેવો નથી? ઓર્નામેન્ટલ રોડ. હા બધું આ તો કેળી જ છે ખાલી, તો ડામર બામર જશે ના મળે. ખરે હવે અહીંથી મોક્ષ માર્ગ જવાનું એ ભૂમિયા જોઈ જ નાખી. આ ભૂમિયાનો ભૂમિયાનું શું કહે છે? ભૂમિયા શું માગે આપણી પાસે? ત્યાં પીએ નહીં મારે સમજ ને. ભૂમિયાને આનંદ થાય કે મારા જેવું છું હું, જે પામે છે આ ભાઈ પામે સારું. શું થાય? ભાઈને એમ થાય કે એ પામે છે મને મળી જશે કામ થઈ ગયું મારું. એટલે આટલું જ સોદાબાજી, બીજી કોઈ સોદાબાજી હોય? મારા સુખ માટે હું ફરતો નથી. આ મારા જેવું સુખ આ લોકો ને કેમ થાય એના માટે હું ફરું. શું કહું? નિરંતર સમાધિ રહું છું, નિરંતર. લોકો ગાળો બોલે તો સવારી ના જાય, માર મારે તો સવારી ના જાય, જેલ નો ગાળો સવારી ના થાય. કોઈ પણ વસ્તુ એવી નથી કે મને સમાધિ બહાર કાઢે. પોતાનો ઇગોઇઝમ જેનો ખરાબ થઈ ગયો, બુદ્ધિ ખરાબ થાય તેને હાથે ઇગોઇઝમ ખરાબ થયેલો હોય. કેવું હોય? બુદ્ધિ જ્યાં ખરાબ છે ત્યાં ઇગોઇઝમ ખરાબ છે. ઇગોઇઝમ છે ત્યાં સુધી બુદ્ધિ બુદ્ધિ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ. બુદ્ધિ લિમિટેશન વાળી છે, જ્ઞાન અનલિમિટેડ. પહેલી વાત પૂરી કરો દાદા, તમને શાકભાજી હતા ને ત્યાં ના ઉભો રહ્યો. આપડે તો અધ્યાત્મ ની શાકભાજી ની દુકાન બહુ છે, કોણ આ પાવર ને રહ્યા? માર્કેટ લેવા માલ માલ લેવા નીકળ્યો નથી. આવો હું શોધન કરતો હતો. શું કરું? એ બધા પુસ્તકો શોધી વળ્યો, બીજું શોધી વળ્યો, ત્રીજું શોધી વળ્યો, તે કઈ વરસ નહીં. પણ પહેલાનું કઈ લાયેલો તે પ્રગટ થઈ ગયું. ધીસ ઇઝ બટ નેચર. શું કહ્યું? નહીં તો આનાથી પ્રગટ થાય એવું નથી. ધીસ ઇઝ બટ નેચર ઇન 1958 અને 25મું વર્ષ છે. એટલે 25 વર્ષની આ બધા ઉજવણી કરવા તૈયાર થયા છે. પહેલી જુબિલી, પહેલી વર્ષ જુબિલી, પહેલી વર્ષ જુબિલી. એ ઉજવણી કરવાની પાછળ શું હેતુ છે? આ ઉજવણી કરવાની પાછળ શું હેતુ છે? વ્યવહાર છે, ત્યાં પૂરી વ્યવહારમાં ખાય પીએ ઠંડા થઈ જાય, એ બધું વ્યવહાર છે. એના આત્માને લેવા દેવા નથી. અને આત્મા વ્યવહાર છે તો આત્મા છે, વ્યવહાર નહીં હોય તો આત્મા નથી. જ્યાં વ્યવહાર નથી ત્યાં આત્મા નથી. કારણ કે વ્યવહાર એક નેય છે અને આત્મા એક નાતા છે. વ્યવહાર એ દ્રશ્ય છે અને આત્મા એ દ્રષ્ટા છે. એ જો દ્રશ્ય ના હોય તો દ્રષ્ટા ના હોય, નેય ના હોય એક નાતા ના હોય. અને ત્યાં વ્યવહાર આદર્શ હોવો જોઈએ. આદર્શ રીતે કોઈ આજુબાજુ એનો પાડોશ પાડોશ બધું પણ વ્યવહાર આદર્શ. પોતે નબળો માણસ ને શું ઝઘડો કરી આપે? કેમ લાગે? એટલે હું શું કહું છું, મારે નબળો માણસ ના ફાવે. બહુ જરા કર્યા ચાલે નબળા ના, એના કરતા સંગ વગર રહેલો. શું થયું? પુસ્તકો પર રહેલો. પણ છતાં કઈ ફાટે એવું લાગતું નતું. પણ આ તો પહેલો ના હતા ને ફાટ્યો. પણ ફાટ્યો 1958 માં તો વર્લ્ડ શું છે આપણું બધું જોયું. વિધિન વન અવર આ વર્લ્ડ શું છે જોયું. મને કરતા કોણ છે પણ જોયું, નિમિત્ત કોણ છે તે પણ જોયું, ભગવાન શું છે તે પણ જોયું, આધાર શું છે તે પણ જોયું, નિરાલંકાર શું છે એ પણ જોયું. અત્યારે નિરાલંક સ્થિતિમાં છું. શું જોયું? અવલંબન એ છે અને નિરાલંબ છે. શું છે? પણ નિરાલંબ સ્થિતિ મેં જોયેલી છે એટલે મને કોઈ હરકત નહીં. જ્યારે ધ્યાનમાં ગાલે પક્ષે ચડાવે તો એ નિરાલંબમાં પહેરે. હોમ ડિપાર્ટમેન્ટમાં જતો રહ્યો. આ બધા હોમ ડિપાર્ટમેન્ટ આપે, હોમ ડિપાર્ટમેન્ટ જતા છે. પછી મળે તો અત્યાર સુધી ફોરેન જ હોમ માની ચાલુ કરે. એને હોમ માની ફોરેન હોમ માની ફોરેન હોમ મનાય ફોરેન હોમ મનાય જો ફોરેન હૈ ઉનકો હોમ માના જાતા હૈ ફોરેન ઇટ્સ નોટ હોમ કા લેટ અસ ઇટ ફોકલ કે ઇટ ફાધર ઇટ સેલ્ફ ઇટ સેલ્ફ ફાધર થઈ જાય. અરે દરેક માસ ને પદલ ઉમા થાય કારણ પદ પોતે પોતે જ પદલ છે. એ પદલ તમે સોલ્વ કરી આપું એટલે તમારે ફરી પદલ ભૂલ નહીં થાય. ભગવાન દેખાશે એટલે આખી વધારે શું જોઈએ જિંદગી પધલ જ ઉભું ના થાય. બાર કલાક નો પ્રયોગ છે, આઠ કલાક નો છે, છ કલાક નો છે, કેટલા કલાક નો પ્રયોગ બોલે હોવું છે? એક મિનિટ માં થોડો પ્રયોગ થઈ જાય પણ પતવું જોઈએ ને, એમાં ચાલી જાય ને. આ પછી આ અંગે થાય.